અને જો ખરેખર એ પરધર્મ તમારા માટે અનુસરવો તો હોય તો બાળકો માટે પણ બાળકોએ પણ એ અનુસરવો જોઈએ. બાળકને પછી વિનવો કે કૃપાનાથ આપ ઉદાહરણ સ્થાપિત કરો કે આજે અમારા ઠાકોરજીને છપ્પન ભોગ, આજે કેસરના હિંડોલા ઝૂલવાની ઈચ્છા થઈ ગઈ છે, અને આપ જો કેસર નહીં લાવો તો કોણ લાવશે? અમારા ઠાકોરજી કોઈકના બીજાના કેસરથી પ્રસન્ન થઈ શકતા જ નથી. જીવની શું ગજું કે પ્રભુને પ્રસન્ન રાખે, આપ જ પ્રસન્ન કરી શકો છો. બે ચાર વખત જશો ને તરત ઠિકાને ધર્મ સંકટ તમારો નિવૃત્ત થઈ જશે. એ ઉપાય તમને હું સમજાવી રહ્યો છું. તો સમર્પણમાં પણ વિધર્મ હોઈ શકે છે, સમર્પણમાં સમર્પણનો છલ પણ હોઈ શકે છે, સમર્પણનો આભાસ પણ હોઈ શકે છે, સમર્પણની ઉપમા પણ હોઈ શકે છે. તેવી રીતે સેવામાં પણ જ્યારે તો આપણે એમ કહીએ કે સેવા મારું સ્વધર્મ છે, તેમ સેવાનો કોઈક વિધર્મ પણ હોઈ શકે છે, સેવાનો કોઈ પરધર્મ પણ હોઈ શકે છે. એવી જ રીતે ભક્તિમાં પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે. એટલે જ્યારે આપણે સ્વધર્મનું નિર્ધારણ કરવું હોય તે વખતે ધર્મના નિર્ધારણની સાથે જ વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા, છલ ત્રણેય નિર્ધારિત છે જ, અને એ તમે નથી જાણતા તેથી આંધલે બહેરું કૂટાય છે. કાલે મેં તમને કહી હતી વાત કે આ શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ એ મહાપ્રભુજીએ ઉપદેશેલ ષોડશ ગ્રંથના મુખ્ય ચાર કર્તવ્યોપદેશ છે. આ ચાર કર્તવ્યો આપણા ધર્મ હોય તો એના ધર્મ સ્વધર્મ હોવાના સંદર્ભમાં જેવી રીતે આ પરધર્મ વિધર્મ, વિધર્મ પરધર્મ, આભાસ, ઉપમા, છલ એના સાથે હોય છે, તેવી જ રીતે જો આ ધર્મ હોય તો ધર્મનું જે સામાન્ય લક્ષણ છે એનામાં ચરિતાર્થ થવું જોઈએ. અને ધર્મનું સામાન્ય લક્ષણ આપતા ચોખ્ખું એમ કહેવામાં આવ્યું છે કે ધૃતિ ક્ષમા દમાસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધર્મના 10 લક્ષણ છે. ધૈર્ય હોવો જોઈએ, ધર્માચરણ, જેને આપણે ધર્મ માનતા હોઈએ, જે કર્તવ્યને આપણે ધર્મ માનતા હોઈએ તે કર્તવ્યને નભાવતા જો આપણી ધીરજ ખૂટી જાય, મતલબ કે તે કર્તવ્ય તમારા માટે ધર્મ છે કે નથી એ ડાઉટફુલ પ્રશ્ન થઈ ગયો, જો તમારામાં ધીરજ ન હોય તો. એ ધર્મને નભાવતા તમારામાં ક્ષમાનો ભાવ હોવો જોઈએ, એ પછી શરણાગતિનો ધર્મ હોય કે સમર્પણનો ધર્મ હોય કે સેવાનો ધર્મ હોય કે ભક્તિનો ધર્મ હોય. જો આ ધર્મ હોય તો તમારામાં ધૃતિ, ક્ષમા, દમ, દમ એટલે આત્મનિયંત્રણ તમને હોવું જોઈએ, કે એ ધર્મ નભાવવા માટે જેટલો આત્મનિયંત્રણ અપેક્ષિત છે તેટલું તમારામાં આત્મનિયંત્રણનો સિફત હોવી જોઈએ, તો એ તમારા માટે ધર્મ છે. તમે એમ કહો કે અમારું ધર્મ છે પણ અમને એ બાબતમાં પોતાના ઉપર કંટ્રોલ નથી, તો કંટ્રોલ જ્યારે તમારા ઉપર નથી ત્યારે એ કદાચ તમારો ધર્મ નહીં હોય. જે ધર્મને નભાવતા તમને તમારા ઉપર કંટ્રોલ નથી રહી જતો, એક્ઝેક્ટ એ જ રીતે કે સેવાનો વિસ્તાર અમે લોકોએ એ હદ સુધી વધારી લીધો, એ હદ સુધી વધાર્યો કે હવે અમારાથી સેવા નપતી નથી. હવે જ્યારે અમારાથી સેવા નપતી નથી એટલે ગામથી અમને પૈસા માગવા પડે, એટલે અમારો ધૈર્ય ખૂટ્યો. ગામ ઉપરની અમારા ગામનીથી પૈસા માગવામાં અમારો જે દમ હતો, દમ એટલે નિગ્રહ જે હતો, આત્મનિગ્રહ હતો, તે ભાવ ખૂટી ગયો. અમે આચાર્ય હતા, મહાપ્રભુજીના વંશજો છીએ, હજી પણ લોકો એમ માને છે કે ચરણમાં લક્ષ્મી છે. જેને ચરણમાં લક્ષ્મી હોય એને વાણીથી માંગવાની હોય લક્ષ્મી, દેદાન છૂટે ગ્રહણ, દેદાન છૂટે ગ્રહણ, દેદાન છૂટે ગ્રહણ એમ માંગવાનું હોય ચરણમાં લક્ષ્મી હોય તો? એ તો ડાકોતિયાનું કામ છે. દેદાન છૂટે ગ્રહણ, દેદાન ધરું છપ્પન ભોગ, દેદાન કરું હિંડોલા, દેદાન કરું પારણા, એ બધું કંઈ અમારો ધર્મ હોય? અમારો દમ નથી, અમારામાં દમ નથી રહ્યો, તેથી અમારે આ બધા આચરણો કરવા પડે છે. નહીં તો અમારા ઠાકુરજીને શરણાગતિ અમે લીધી હોય તો બીજાની શરણ માંગવાની અમને જરૂરત હોવી જ ન જોઈએ. અમારા ઠાકુરજીના માથે બિરાજતા ઠાકુરજી પ્રત્યે જો અમે આત્મસમર્પણ કર્યો હોય તો બીજાથી અમારે દેહદાન છૂટે ગ્રહણની મુજબ માંગવાની જરૂરત હોય નહીં. અમારામાં એવો આત્મનિગ્રહ હોવો જોઈએ, અમારામાં અસ્તેયનો ભાવ હોવો જોઈએ. ખોટી રીતે તમારા પૈસા ઝૂંટવી લેવા, ચોરી લેવા એ ભાવ અમારા ભીતર હોવો ન જોઈએ. કેમ? ચોરી એટલે શું? જે હેતુથી તમારાથી પૈસા માગવામાં આવે છે, મૂળમાં એ હેતુ ન હોઈને બીજા કોઈ હેતુથી અમે જ્યારે તમારાથી તમને એક હેતુ દેખાડીએ અને અમે બીજા હેતુથી એને લેતા હોઈએ તો એ ચોરી છે. ઠાકુરજીના નામે તમારાથી લેવામાં આવે છે, ખરેખર તો પરણાવવા બેટીજીને હોય છે. પરણાવવા જે છે તે ઘર બાંધવું હોય છે, કંઈ કોઈ કોઈ કોઈ કોઈ કોઈ કોઈ ઉધમ કરવા હોય છે, તેના માટે અમને આ બધા મનોરથો કરવા પડતા હોય છે. તો એક જાતનું એ સ્તેય કર્મ છે, ચોરીનો કર્મ છે. ખુલાવટથી કહેવું જોઈએ કે ભૂખ લાગી છે પૈસો આપો, તો સ્તેય નથી. પણ ભૂખ લાગી એ ખુલાસો એ નથી કરવો, અને ઠાકુરજીને આજે 56 ભોગ અરોગવાની ઈચ્છા થઈ ગઈ છે તો એ ચોરી છે. તો જે સમર્પણ કરવામાં, જે શરણાગતિમાં ચોરી કરવી પડતી હોય તે શરણાગતિ કોઈ દિવસે ધર્મ થઈ શકતી નથી. એ વસ્તુ આપણને સ્પષ્ટ સમજવી જોઈએ. એટલો સત્ય સ્વીકારવાનો માદ્દો હોવો જોઈએ. યાજ્ઞવલ્ક જ્યારે જનક રાજા પાસે ગયા અને જનકે યાજ્ઞવલ્કને પૂછ્યું કેમ પધારવાનું થયું, યાજ્ઞવલ્કે ચોખવટ કરી કે તને જ્ઞાનની જિજ્ઞાસા છે મેળવવાની, મને ગાય જોઈએ છે, એટલા માટે આવ્યો છું. સત્ય નિખાલસ સત્ય, મને ગાયની અપેક્ષા છે, તને જ્ઞાનની અપેક્ષા છે, એટલા માટે તારી પાસે આવ્યો છું. જનકે કહ્યું કે લો હું તમને ગાય આપું, એને ના પાડ્યો. મારા પિતાએ મને કહ્યું છે કે તું બ્રાહ્મણ છે, ઉપદેશ આપવો એ તારો સામાજિક કર્તવ્ય છે, ઉપદેશ આપ્યા વિના કોઈ દિવસે પારકા પૈસા લેવું એ ચોરી છે, એટલે હું ચોરીના પૈસા નહીં લઉં. તમે મારાથી ઉપદેશ ગ્રહણ કરવા તૈયાર હો તો ઉપદેશ આપીને ઉપદેશની ગુરુદક્ષિણા રૂપે મારે ગાય લેવી છે. ગાય મારે નથી જોઈતી, ગુરુદક્ષિણા લેવી છે, કેમ કે શાસ્ત્રનો મારો કર્તવ્ય છે. એ સત્ય અમારામાં ક્યાં ગયો? એ સત્ય અમારામાંથી ક્યાં ગયો કે અમારે ઘર બાંધવું છે? તમને સમજવું છે ને, ચલો હું તમને સમજાવું સિદ્ધાંત. તમને સિદ્ધાંત સમજવાની આવશ્યકતા છે, મારે ઘર બાંધવાની આવશ્યકતા છે. ચાલો તમે મારાથી સિદ્ધાંત સમજો. તમે કહો ના ચરણમાં ભેટ ધરું તો ગુસાઈજીની હિંમત હોવી જોઈએ. ગુસાઈજીને બિરબલે કહ્યું કે શા માટે ગુજરાત પધારો છો, આપનો વાર્ષિક ખર્ચો શું છે? ગુસાઈજીએ કહ્યું આજને આ જ ડેરા તંબુ અહીંયાથી ઉઠાવો, આ બિરબલ હવે આપણા કામનો ન રહ્યો. એ અમારી અસ્મિતા ક્યાં ગઈ? પુષ્ટિ અસ્મિતા ક્યાં ગઈ? એ પુષ્ટિ અસ્મિતા ક્યાં ગઈ કે બિરબલ જેવા બિરબલની સામે ગુસાઈજીએ કહી દીધું કે આજથી આનો મારો સંબંધ ખતમ. મારો રોલ છે સોસાયટીમાં, સોસાયટીમાં મારો એક રોલ છે ઉપદેશ આપવાનો, એ રોલ અદા કરીને એના હું નીતિના પૈસા લઈશ, ચોરીના પૈસા નહીં લઉં, ભિખારીના પૈસા ન લઉં. ડૉક્ટર ડૉક્ટરીના પૈસા લે તો ચોરી ન કહેવાય, વકીલ વકાલતના પૈસા લે તો ચોરી ન કહેવાય. કરિયાણાની દુકાન ઉપર બેસનારો કે પાન પટ્ટી વેચનારો તમને પાન આપીને પૈસા લે ને એ ચોરી ન કહેવાય. પણ પાન ખવડાવે ને સાથે સાથે થોડીક અફીમ ખવાવે અને પછી અફીમનો તમને બંધારણી કરી દે અને પછી પાન પોતાના વેચે તો એ ચોરી કહેવાય, એ ચોરી કહેવાય. ચોરી અમે કરીએ, તમે કરવા દો, એમાં તમારો વધારે અહિત છે, અમારો એના કરતાં વધારે અહિત છે. પુષ્ટિમાર્ગ પ્રત્યે તમને એટલો આત્મભાવ, આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ કે મારા પુષ્ટિમાર્ગના ગુરુની આવી અધોગતિ, આવી અવગતિ હું નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં, કેમ કે તમે મારા ગુરુ છો. એટલો તમારામાં આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ. એને જે કરવું હોય તે કરે, પણ તમારો એટલો આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ કે હું નહીં થવા દઉં આવી અધોગતિ તમારી, કેમ કે તમે મારા ગુરુ છો. તમે ગુરુપદથી ગુરુની નીતિ મુજબની જે કમાણી છે તે તમે મારાથી લો, એ મારું કર્તવ્ય છે તમને આપવું. પણ તમે ઠાકોરજીના નામે પૈસા માગો મારા ગુરુ થઈને, એ મારા માટે શરમની વાત નથી, તમારા માટે જ ફક્ત શરમની વાત નથી, આખા સંપ્રદાય માટે શરમની વાત છે, એ હું તમને નહીં આપું. એટલી હિંમત હોવી જોઈએ તમારે કહેવામાં. જો વધારે ગુસ્સે થાય તો તમને કહેવું જોઈએ કે તો પછી આ જે ધર્મના નામે પૈસા માગી રહ્યા છો એમાં ધર્મનું લક્ષણ ખંડિત થઈ રહ્યું છે, કેમ કે ધર્મના 10 લક્ષણમાં એક લક્ષણ એ પણ આવ્યો છે કે ધર્મ ન ભાવતા ક્રોધ આવી રહ્યો છે તો એ ધર્મ નથી. અક્રોધો ધર્મ લક્ષણ. ક્રોધ આવતો હોય અને વાત યાદ કરો કે શ્રી મહાપ્રભુજીએ ઘી મંગાવ્યું લક્ષ્મણ ભટ્ટના શ્રાદ્ધ માટે, રજોએ ના કહી દીધી કે નહીં મોકલાવું. મહાપ્રભુજીએ કહ્યું કે જઈને કહો કે મહાપ્રભુજી મંગાવી રહ્યા છે, ગુસ્સે થઈને મંગાવી રહ્યા છે. રજોએ કહ્યું નહીં આપું, જાઓ. સાંજના જ્યારે રજો આવી અને મહાપ્રભુજી પીઠ દઈને બિરાજ્યા ત્યારે રજોએ પૂછ્યું મહાપ્રભુજીને કે કેમ નારાજ છો આપ કૃપાનાથ, શું અપરાધ થયો? મહાપ્રભુજીએ જ વાત કહી કે એ ઘી જેવું ઘી તું ના આપી શકે. અને રજોએ કેટલી સુંદર વાત કહી કે ઘી આપને ત્યાં નહોતું કે આપને મારે ત્યાંથી માગવું પડ્યું? મહાપ્રભુજી કહ્યું હતું મારે ત્યાં, પણ ઠાકોરજીની સેવા માટે હતું. રજોએ કહ્યું તો મારે ત્યાં કોના માટે હતું? મારે ત્યાં ઘી કોના માટે હતું? કૃપાનાથ આનો તો ખુલાસો કરો આપ. અને પછી રજોએ એક ઉપર નહેલે પર દહેલા એ ઓર ચાલી. અજબ વાર્તા છે હો. આ વાર્તાને લોકો પ્રમાણ નથી માનતા, બીજી બધી વાર્તાઓને પ્રમાણ માને છે, આ વાર્તાને પ્રમાણ નથી માનતા. પણ આ વાર્તા મહાપ્રભુજીને રજોની છે, જે રજો અભણ હતી, બહુ ભણેલી નહોતી. એણે ચોખ્ખું કહ્યું કે પુષ્ટિ માર્ગમાં ક્રોધનો જરૂરત શું? જ્યારે આપે મને એમ કહેવડાવ્યું કે મહાપ્રભુજી ગુસ્સે થઈ રહ્યા છે એટલે મને સમજ પડી ગઈ કે આ આપ મારાથી પુષ્ટિ ધર્મની માગણી નથી કરી રહ્યા, કોઈ પ્રવાહી ધર્મની માગણી કરી રહ્યા છો, અને પ્રવાહી ધર્મમાં હું આપની અનુગામી નથી. આપ પુષ્ટિ ધર્મનો ઉપદેશ કરો, આપની તો હું દાસી છું. પણ જો પ્રવાહી ધર્મની આપ આજ્ઞા કરતા હો તો એ માટે હું બંધાયેલી નથી, એવું મને આપની કૃપાથી સમજમાં આવ્યું. એ ઓર ચોપડી પાછું. મહાપ્રભુજી આચાર્ય હતા, મહાપ્રભુજી ભક્ત હતા, મહાપ્રભુજી સાક્ષાત ભગવાન મુખના અવતાર હતા. મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા કે ના, સાચી વાત કહી તે. અમારામાં પણ મહાપ્રભુજીનું બિંદુ મોજૂદ હશે ને, આટલી ચોખવટ તમે રજોની કરશો ને તો અમે પ્રસન્ન થશું. અને જો અમે પ્રસન્ન ન થઈએ તો સમજી જવું કે બિંદુ સૃષ્ટિમાં કંઈક ભેલસેલ થઈ ગઈ છે. ઓમ બિંદુ છે પણ એમ બિંદુ નથી. ભેલસેલ થઈ જાય, જમાનો ભેલસેલનો છે. દૂધમાં યુરિયા મળી જાય, ઘીમાં ચરબી મળી જાય, બિંદુમાં કંઈક બીજું મળી જાય, સિંધુ. આખું સિંધુ મળી ગયો તો ભેલસેલ થઈ ગઈ છે. શુદ્ધ બિંદુ હોય તો કોઈ દિવસે ગુસ્સે થાય નહીં, કેમ કે અક્રોધો ધર્મ લક્ષણમ. દશકમ ધર્મ લક્ષણમમાં ક્રોધ ન, જે ધર્મને પાલન કરવામાં ક્રોધ આવતો હોય તે દિવસે તે ધર્મ, તે કર્તવ્ય કોઈ દિવસે ધર્મ હોઈ શકતો નથી. એ વાત ધર્મ લક્ષણથી જ આપણને સ્પષ્ટ થઈ જાય છે. એટલે પછી અક્રોધ પછી કહે છે કે ધીર વિદ્યા બુદ્ધિ. બુદ્ધિ એટલે શું? એટલે ગાંધારી નહીં હોવું. દેખાતી આંખે આંધળા એને આંખે ના દેખાય. તો દેખાતી આંખે જ્યારે તમે આંધળા થાવ છો, દેખાતી આંખે આંધળા કેવી રીતે થવાય? દેખાતી આંખે આંધળાનું તમને ઉદાહરણ સમજાવું. એવા એવા સૂત્રો ઘડી રાખ્યા છે આપણે કે કોઈકના દોષ ન જોવા, કોઈકના દોષ ન જોવા. કોઈક આપણે સિદ્ધાંતની વાત કરીએ તો પાછા એ સૂત્રનો પોપટની માફક રટણ કરે કે ના ના દોષ ન જોવા. તો તમે એના દોષ જોઈ રહ્યા છો કે નહીં સિદ્ધાંત બોલનારાના? જો ન દોષ જોતા હો તો તમને એ વાત કેમ સૂઝી કે કોઈકના દોષ ન જોવા? એટલે દોષ તો તમે જોઈ જ રહ્યા છો, પણ ગળ્યું ગળ્યું બધું ગપ અને કડવું થૂથું, એના માટે તમે આ વાત કહી રહ્યા છો કે કોઈકના દોષ ન જોવા. કેમ કે ક્યાંક ને ક્યાંક તમને પણ મનમાં એવો ભૂત ભરાઈ ગયો છે